કામ એ જીવનનો હિસ્સો છે પરંતુ આખું જીવન નથી. આ વાક્ય આપણને રોકીને વિચાર કરવા મજબૂર કરે છે. આપણે ઘણીવાર કામને જ જીવન બનાવી લઈએ છીએ. ડેડલાઇન, ટાર્ગેટ, પ્રેશર અને આ બધામાં પોતાને, પરિવારને અને સ્વાસ્થ્યને તો ભૂલી જ જઈએ છીએ. મિત્રો, યાદ રાખીએ, કામ આપણને ઓળખ આપે છે પણ જીવન આપણને જીવવાનું કારણ આપે છે. થોડો સમય પોતાને આપો, માતા પિતાની સાથે બેસો, બાળકો સાથે હસો, મિત્રો સાથે વાત કરો અને પોતાની શાંતિને અનુભવો. કામ ખૂબ સારું કરો, પૂરજોશથી કરો, પણ જીવનને અટકાવીને નહીં. કારણ કે અંતે તમારી પોસ્ટ નહીં, તમારા સંબંધો અને તમારી ખુશી એ જ તમારી સાચી સંપત્તિ બનશે. કામ કરો જીવન માટે, જીવનના ગુમાવો કામ માટે.